માધવજી ને દૂરદાન કરેલા કામદેવ નું દહન કર્યું છે દાદા જાગૃતિ આમ કાયમ રહે પણ કોઈક સમય એવી આવી જાય એક વખતે નહીં રહે પ્રકૃતિ અને વાંસી ને દબાણ પૂરો ગાય ને પેલો પોલીસ દબાણ પૂરી જાય ને એટલે પ્રકૃતિ માં એક પૂરી દબાણ પૂરી બધાને જાગૃત જોવે, જાગૃતિ રાખે તો ખબર પડે કે આ પૂરા na ફર્નિચર વાળા આવતા નથી આવે એનાથી પેલા ને પણ એ રીતે વર્તવાનું મન થાય અને આપણે જે કહીએ સંસ્કાર પડે પણ પેલા વ્યવહારમાં તો આવી જાતની પવિત્રતા હોતી નથી એટલે કદાચ દુરુપયોગ થાય એમ થઈ શકે નહીં આપણને ખોટી પડે કરી શકે નહીં દુરુપયોગ કરે તો વ્યવસ્થિત હોય તો થઈ શકે નહીં થઈ ના શકે શું કહે કરે તો જાણવું કાલે શું થાય ને બધા રૂપિયા તમને બહુ જતા કરે આપલો ના થાય 1977 મહાત્મા બાહુભાઈ ને ત્યાં બરોડા એ થયું છે કે છે આને મ્યુઝિયમ માં પછી મૂકી રાખવાનો. હા, મ્યુઝિયમ માં નહીં મૂકી રાખવાનો, એ હું પાછળ મૂકું ક્યાં બેસી આવે. હા, તાર ગરમ કાગળ આવ્યો મહાત્મા નો, એ દાદા નો મૂકો, એ મારે ગુંજા માં મૂકવો આજે કાગળ આવ્યો. પૂજા માં જવાની તૈયારી કરે છે, એના બદલે હું ગોના નો બનાવી મોકલું. હું ગોના નો બનાવી મોકલું પણ મને દાદા પૂજા માં આપવો કરે. એટલે પછી આપણે સમજ પાડી કે ભાઈ યારો દાદા એને વિદાયગીરી આપે છે, હું એનો જોઈતો નથી. પૂજા પર મને આવ્યો થાય ફક્ત ઉધરાસ કરી લે એટલે આપણી જાગૃતિ વધે, સાથે થાય દાદન. બહુ નવી વાત છે, બહુ મોટા સમાચાર આપે છે. હા, તો અમે એને કહ્યું હતું, મેં કહ્યું શું કહી શકે, કહી શકે ક્યાં તૈયાર કરે તૈયાર કરી શકે. તમારા કરતા મોટી મને વધુ અનુભવ છે અને બોલે છે અને કરેક્ટ બોલે, સમજીને બોલે છે. વર્લ્ડ માં ના હોય આ જવાબ ના આપશે. બાબુ ને આપવાની વાત કરતો તે તમે બધું એક ના કરી ગયા હતા. પછી બીજી વાત નીકળી, બંગલો બાંધે છે. મહેતા સાહેબ, તું એકનો એક છું તો બંગલો બંગલો બાંધશે તારા માટે, તને ફાવશે ને? તેને કહ્યું કે એ મારા માટે બંગલો બાંધતા હોય તો એ ભ્રાંતિ માટે. જો એક એક હીરો કઈ થયો છે, હું જયારે અત્યારે સમજ આપીશ ને ત્યારે ખબર પડશે. આ જયારે પહેર પાડી ત્યારે સમજ માં કીધું ને કેવો જવાબ લાગે તમને? ધરાય નહીં, ધરી શકાય નહીં. હે, આવો જવાબ આ તો ધરી શકાય નહીં. માસ માસ જાતિ નો સ્વભાવ નહીં. શું કહ્યું? બાવા નો સ્વભાવ નહીં, સાધુ નો સ્વભાવ નહીં. બાવા તો વધારે આશ્રમ બાજવા, એમને તો મંદિરો બાજવા છે, આશ્રમ બાજવા છે. બાવા તો વધારે ઉતાર છે, વધારે જંજાળી લાગેલા હોય. ધર્મશાળા સુધી જય સચિદાનંદ. બાવા જંજાળી વધારે છે. તમે જોયું આ તમારી ફંડ નો માલ હું તો નીકળ્યો છું. અમારું શું પણ ફંડ નો માલિક નું શું? ફંડ નો માલિક નું શું? બીજી કઈ સેવા કરવાની તો વિચાર કરવો પડશે. તમારી ખાણ એટલે તમે ખાણ એટલે શું કહેવા માંગો? તમારા ભાઈઓ ભાઈઓ તમારા ભાઈઓ ની છોકરાઓ બધા તાર ફાધર ની ખાણ બહુ સારી ખાણ છે. શું કહ્યું? મેં પહેલી આ ખાણ મળી કે બહુ ઉત્તમ ઉત્તમ હીરા છે. બીજા બધા હીરા તો છે બધા, બહુ બીજા કઈ એવું નથી. હકીકત નથી, હીરા છે પણ આટલો હાઈ ક્વોલિટી નહીં. એમની ઈચ્છા એવી છે કે એમ કહ્યું આમાં પડવું જોઈએ. એમના કરી કરો છો છોડી એમ વાતો છે. દાદા ને પૂછતા હતા, દાદા હું સર્વિસ છોડી દઉં કે છે. એમની ધારણા બહુ સરસ, કેમ કઈ લોકો કલ્યાણ થાય એના માટે આખું જીવન આખું જાય. આ છોકરા ની પરીક્ષા તો બધા એકલા સમજે બધા સમજે મને સમજ ના આવે. તમે શું એવું સમજીએ છીએ? એમ કે છે પોતાની ત્યાં કામ નથી, બીજા તો બધા કોઈ